Brajagovindam, Brajagovindam, Govindam. Prapte sanhite marane nahi rakshate dukruya karane Vraja Govindam, Govindam नाम सहस्रम येयम् श्रीपते रूपमजस्रम नेयम् सज्जन संगे चित्तम येयम् दीन जनाय च वीतम् Brajagovindam, Brajagovindam, Govindam, Bhajamoodhamate. Brajagovindam, Brajagovindam, Govindam, Bhajamoodhamate. Geyam Gita नाम सहस्रम ध्येयम श्रीपति रूपमजस्रम नेयम सज्जन संगे चित्तम देयम दीन जनाय च वित्तम। पांच बाब तो शंकराचार्य जी बतावी छे साधक ने, एमा पहला कहूं गेयम गीता, गीता नु गान करो। बीजू कहूं गेयम नाम सहस्रम, एटले विष्णु सहस्र नामनो पाठ करो, गान करो। गत शुक्रवारे आपणे गीताना गान ऊपर सांभळ्युं, आजे विष्णु सहस्र नाम एनो थोड़ो परिचय। विष्णु नाम सहस्र स्तोत्र महाभारतना अनुशासन पर्व में आवेलू छे। जनमंगल में जेम 108 नाम छे, एम विष्णु सहस्र, सहस्र एटले हजार, आमा भगवानना हजार नाम गूंथेला छे। क्यारेक कहेवायुं छे, कोणे कह्युं छे, ये सांभळवानुं छे। तमे जाणो छो ये प्रमाणे महाभारतनो युद्ध शुरू थयुं, नव नव दिवस सुधी कौरवो तरफथी सेनापति तरीके भीष्म दादा छे, અને ભીષ્મ દાદાની સામે તો કોણ જીક જીલે, છતાંય નવ નવ દિવસથી મહાયુદ્ધનો કોઈ રિઝલ્ટ નથી, કોઈ પરિણામ નથી। કૌરવને તો મનમાં એમ જ હોય કે ભીષ્મ દાદા બે ત્રણ દિવસમાં પૂરું કરી નાખશે, પણ નવ નવ દિવસ ગયા તોય કોઈ આ ટેસ્ટ મેચનું પરિણામ જ આવ્યું નથી। હવે આમાં કંઈ ડ્રો સિસ્ટમ તો હોય નહીં, નવમા દિવસની રાત્રિ એ દુર્યોધન પછી ભીષ્મદાદા ઉપર વડીલ છે છતાં બહુ ખીજાઈ ગયો, યુવરાજ છે, અને કટુ વચન બહુ કહ્યા ભીષ્મદાદા કે તમે ખાવ છો અમારું અને તમે પાંડવો તરફ કુણી ભાવના રાખો છો એટલે તમે કોઈ એને મન દઈને મારતા નથી, હણતા નથી, નહીતર આમાં કોણ તમારી સામે ઊભો રહી શકે. બહુ કહ્યું એટલે ભીષ્મદાદાએ પ્રતિજ્ઞા કરી કે જા બેટા, કાલે દસમા દિવસનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં ન પાંડવી પૃથ્વી કરું, આ મારી પ્રતિજ્ઞા. પાંચ બાણ કાઢીને મૂકી દીધા, એક એક પાંડવોને માટે ગોઠવી દીધા સામે. એ પ્રતિજ્ઞાની ખબર પડી ભગવાન શ્રી કૃષ્ણના જાસૂસોને જાણ થઈ. એ આપણે આગળ જન્માષ્ટમી ઉપર નટખટ કનૈયો એમાં માંડીને વાત કરેલી છે. પછી શ્રી કૃષ્ણ ભગવાને યુક્તિ કરીને દ્રૌપદીને ભીષ્મદાદા પાસે મોકલ્યા. ભીષ્મદાદાએ આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે દ્રૌપદીએ કહ્યું કે મહારાજ હું દ્રૌપદી છું. અરે બેટા આ તો ભૂલ થઈ, તો હવે કાં તમે વચન બોલ્યા એ ખોટું અને કાં તમારી પ્રતિજ્ઞા ખોટી. ભીષ્મ દાદાએ પછી યુક્તિ બતાવી છે કે મારું મૃત્યુ કઈ રીતે થાય. દ્રૌપદી પાછા ફરી ગયા. પછી દસમા દિવસનું યુદ્ધ શરૂ થયું, ભયંકર યુદ્ધ. દેવતાઓ આકાશમાં ધ્રુજે, ભીષ્મદાદા આજે જાયલા રહેતા નથી, મોત ઉપર આવી ગયા હોય એવું લડે છે. એને થઈ ગયું છે, આમે તમે જુઓ કોલસાનો અંગારો હોય કે દીવો હોય ઠરવાનો હોય ને ત્યારે બહુ જબકારા મારે, તેજ વધારે કરે, તિખારો તારોડો સ્ટાર તાર તારાઓ ખરે ત્યારે ખરતા ખરતા છે એટલે બહુ તેજ કરે. એમ ભીષ્મદાદાએ આજે બધું સંગ જાણે ઢાળી દીધું હોય. એ જ વખતે પછી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે અર્જુન હવે બહુ લાંબુ કરવા જેવું નહીં હો, આ ડોહાનો કાંઈ ભરોસો નહીં, આમાં ઓક્ટોપસની આગાહી ક્યાંય નીકળી જાય. આ બધું ઊંધું ચૂતું કરી નાખ ને જે કીધું છે એમ કરો. એટલે પછી શિખંડીને અર્જુને પોતાની આગળ રાખી. એ દ્રુપદ મહારાજાના દીકરા પણ આ મૂળ પહેલાં એ સ્ત્રી હતા અને પછી જાતિ પરિવર્તન થયું, એમાંથી પુત્ર થયા. એટલે ભીષ્મદાદા તો એને નપુંસક જ માનતા. હવે અર્જુને પોતાને એની સામે રાખે એ ભીષ્મદાદાએ જ બતાવ્યું હતું, તું એ શિખંડીને સામે રાખજે, એટલે પછી હું કાંઈ એના ઉપર હથિયાર નહીં ઉપાડું, ક્ષત્રિય છું, સ્ત્રીઓ ઉપર કે નપુંસકો ઉપર શું હથિયાર ઉપાડવાના, અમે મરવાનું પસંદ કરીએ પણ હથિયાર ના ઉપાડે. એટલે અર્જુને એમને આગળ રાખ્યા અને પાછળથી છુપાઈને બાણ માર્યા. એટલે ભીષ્મદાદાએ તો શિખંડીને જોયો, હથિયાર હેઠા મૂકી દીધા અને અર્જુને પછી બાણ છોડ્યા. પણ એક જ બાણથી સહસ્ત્ર બાણ પ્રગટે એવા બાણ ફેંક્યા, ચાયણી જેવું શરીર કરી દીધું, રથમાંથી ભીષ્મદાદાને ઉલાળીને ધરતી ઉપર સુડાવી દીધા, એ નોક ધરતીમાં ખૂંચીને પણછ બારી રહી શરીરને આ પાર, એમ ભીષ્મદાદા ધરતી ઉપર સૂઈ. યુદ્ધનો વિરામ થયો, શોક પણ થયો, પાંડવો રડ્યા પણ ખરા, પણ ભગવાન શ્રી કૃષ્ણ અને દાદાએ બધાને સાંત્વના આપી. પછીના તમે સાત દિવસ જાણો છો એ પ્રમાણે 18 દિવસે યુદ્ધ પૂરું થયું, પાંડવોનો વિજય થયો, કૌરવો ખલાસ થયા, યુધિષ્ઠિર મહારાજનો રાજ્યાભિષેક થયો. પછી ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને સાથે લઈને ભીષ્મદાદા મકર સંક્રાંતિ થાય, મકરના સૂર્ય થાય પછી જ દેહ છોડવો એવું દાદાનો મનમાં પ્રતિજ્ઞા, એટલે લોહી તો એક બુંદ પણ નથી શરીરમાં, પણ ઈચ્છા મૃત્યુ છે, પોતે ઈચ્છે તો જ મૃત્યુ થાય. સૂતા છે, મકર સંક્રાંતિની રાહ જુએ છે. એ દિવસો દરમિયાન પાંડવો સાથે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં આવે અને ભીષ્મ દાદા પાંડવોને ધર્મનો ઉપદેશ આપે, રીતિ નીતિ રાજ્ય વહીવટનો, રાજનીતિનો એ બધો ઉપદેશ આપે, મોક્ષનો ઉપદેશ આપે. બહુ વિશાળ પાયા ઉપર ઉપદેશ આપેલો છે અને એ ભગવાન વેદ વ્યાસીએ મહાભારતમાં આલેખ્યો છે, લખ્યો છે. ક્યારેક ભીષ્મદાદા સ્વયં હિતવચનો કહે અને ક્યારેક યુધિષ્ઠિર મહારાજ પ્રશ્ન પૂછે અને એનો ઉત્તર આપે. એમાં પછી યુધિષ્ઠિર મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, આગળનું બધું રાજ્યનું ને સમાજનું ને વ્યવહારનું ને ધર્મનું નીતિનું ને રાજનીતિનું તો મેં ઘણું સાંભળ્યું, પણ મને એક હવે જિજ્ઞાસા છે, એ તમે મને સમજાવો, બોલો. કેમ એકમ દૈવતમ લોકે, હે પ્રભુ, આ લોકમાં એવો કયો શ્રેષ્ઠ દેવ છે કે જેનું પૂજન કરવાથી, સ્તુતિ કરવાથી અને આશ્રય કરવાથી જીવનું પરમ કલ્યાણ થાય, એવો એકમાત્ર શ્રેષ્ઠ દેવ કોણ છે? બીજો પ્રશ્ન, કો ધર્મ સર્વધર્માણામ ભવત પરમો મત. અનેક પ્રકારના ધર્મો છે પણ એમાં ભવત આપે પરમ એટલે પરમ શ્રેષ્ઠ ધર્મ કયો માન્યો છે? ત્રીજો પ્રશ્ન, કેમ જપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધના, એવો કયો મંત્ર છે કે જેનો જપ કરવાથી આ જીવને જન્મ મરણના બંધન છૂટી જાય અને સંસારના તમામ પ્રકારના બંધનો છૂટી જાય, કાળ કર્મ માયાના પાશથી મુકાઈ જાય, અરે સ્વતંત્ર થઈ જાય. સ્વતંત્ર એટલે કેવો, કે પોતાની ઈચ્છા હોય તો ધરતી ઉપર દેહ ધરે અને ઈચ્છા ન હોય તો ભગવાનની પાસે ભગવાનની સેવામાં રહે, આવો સ્વતંત્ર થઈ જાય એવો કયો મંત્ર છે? ખુદ હી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદા સે પૂછે કે બતા તેરી રજા ક્યા હૈ, એવો સમર્થ થાય. પ્રશ્ન ત્રણ, જવાબ એક. ભીષ્મ દાદાએ કહ્યું, જગત પ્રભુમ દેવદેવમ અનંતમ પુરુષોત્તમમ. આ બધા જે શ્લોકો વિષ્ણુ સહસ્ર આગળ છે ને, એ તો બહુ જ વાંચવા જેવા, મનન કરવા જેવા છે, પણ હું તો આપણા સમયની મર્યાદામાં રહીને એના ટુકડા ટુકડા લઈને જ વાત કરું છું, કારણ કે શ્લોક બોલીએ તોય સમય જાય ને, આપણે એટલો સમય છે ને, એટલે ટુકડા જ આપું છું. ભીષ્મ દાદાએ કહ્યું, દેવદેવમ જગત પ્રભુમ દેવદેવમ અનંતમ પુરુષોત્તમ. યુધિષ્ઠિર પૂછ્યું ને કે કયો શ્રેષ્ઠ દેવ છે, તો દેવદેવમ અનંતાનંત દેવો, એનો જે દેવ છે અને એ કેવા છે? અનંત છે, જેનો કોઈ પાર ન પામે. દ્યુપદય એવ ન યયુઃ અંતમ અનંતતયા. બ્રહ્માદિક દેવતાઓ, વિરાટ પુરુષાદિક દેવતાઓ પણ, ઈશ્વરો પણ એ ભગવાનના મહિમાનો પાર પામતા નથી. એવા જગત પ્રભુ અનંત બ્રહ્માંડોના ઈશ્વર પતિ કેવા કે પુરુષોત્તમ, અનંત વિરાટ પુરુષ, અનંત પ્રધાન પુરુષો, મૂળ પુરુષ, અનંત અક્ષર મુક્તો અક્ષર પુરુષો, એનાથી જે પર છે, ઉત્તમ પુરુષ છે, એવા પુરુષોત્તમ નારાયણ એટલે પરાત્પર પુરુષોત્તમ નારાયણનો આશ્રય કરવો, એની સ્તુતિ કરવી, એનું પૂજન કરવું અને એના નામનો જપ કરવો, એના જેવું યુધિષ્ઠિર બીજું કોઈ શ્રેષ્ઠ મેં માન્યું નથી, એના જેવું કોઈ શ્રેષ્ઠ નથી. એષમે સર્વધર્માણામ ધર્મો અધિકતમો મત. અનેક પ્રકારના ધર્મો છે, તીર્થ કરવા, તીર્થોમાં જઈને દાન કરવા, વ્રત કરવા, ઉપવાસ કરવા, ગૌદાન કરવા, સુવર્ણદાન કરવા, ઘણા છે, વિદ્યાદાન કરવા, વસ્ત્રદાન કરવા, અન્નદાન કરવા. પરંતુ બધા જે ધર્મો છે એ ધર્મોમાં ભગવાનનો આશ્રય કરવો અને ભગવાનના નામનો જપ કરવો એના જેવો શ્રેષ્ઠ ધર્મ મેં માન્યો નથી ભીષ્મ દાદા. એનો અર્થ એવો નથી કે દાન વ્રત તપ જપ ગૌદાન સેવા તો લોભિયાઓને જ ફાવી જાય, પણ આવા લોભી હોય તો માનશે ભજન ન કરી શકો, કોઈના આશીર્વાદ વગર ભજન નથી થતું. એટલે આ બધા ધર્મો દાન વગેરે તપ વગેરે વ્રત વગેરે ન કરવાય એવું નથી, પણ આ એના જેવું છે. તમે કોઈ જગ્યાએ પૈસા મૂક્યા હોય, રૂપિયા મૂક્યા હોય અને 3% વ્યાજ મળતું હોય, એની જગ્યાએ બીજી જગ્યાએ 30% ઇન્ટરેસ્ટ વ્યાજ મળતું હોય તો ફાયદો ક્યાં થાય 30%? એમ તીર્થ વ્રત દાન તપ કરો તો વ્યાજ મળે 3% જેવું મળે, 1% મળે, 1.5% મળે, 1.25% મળે, કાંઈ નક્કી નહીં, નહીં મળે. પણ એ બધું કરતા કરતા જો તમે સાથે ભગવાનનું ભજન કરતા હો તો 1000 ગણો ફાયદો થાય એવું ભગવાનનું નામ જપનું ફળ છે. આપણે ઘણા લોકો ચાંદ્રાયણ કરે, વ્રત કરે, માઘ સ્નાન કરે પણ ભજન ન કરે. એકાદશી આખી કોરી નકોરડી રીએ, પાણીને સૂંઘે નહીં, પીવાનું તો આઘું, સૂંઘે નહીં પણ ભજન ન કરે, બસ ટોલ ટપા કરે, બેસે, રખડે, બીજું કરે, આ કરે, તે કરે, મન ફાવે તો સૂઈ જાય, એ બધું કરે પણ ભજન ના કરે. એકાદશી આવી કરે અને એની સાથે જે ભગવાનનું ભજન કરે તો એના જેવું કોઈ મહાન નહીં. અને એવું જ ભજન ન કરવું હોય, ભૂખ્યા રહેવું હોય, ઢોર લાંગણ કરવી હોય, તેના કરતાં થોડું દૂધ ફળ ફૂલ લઈ અને જો આખો દિવસ 200, 500, 400, 300 માળા કરી લેતો હોય તો અનંત એકાદશીનું ફળ મળે. એટલે સર્વશ્રેષ્ઠથી તો નારાયણનું ભજન કરવું, એના જેવો કોઈ ધર્મ નહીં, એના જેવું કોઈ વ્રત નહીં, એના જેવો કોઈ તપ નહીં. હજી આપણા લોકોમાં તપ નિષ્ઠા જેટલી છે, દાન નિષ્ઠા જેટલી છે, વ્રત નિષ્ઠા જેટલી છે, એટલી ભજન નિષ્ઠા નથી આવતી. એકાદશીનો ઉપવાસ કરેલી અને એમ લાગે મેં કંઈક કર્યું, પણ 5 માળા કરીને હજી એમ ન થાય કે મેં કંઈક કર્યું. એક નામ મુખમાંથી સરી પડે તો એમ થઈ જવો જોઈએ, વાહ રે વાહ બંદો જીતી ગયો, એમ થવું જોઈએ, પણ એ નથી થતું. એનું કારણ છે કે હજી એ મહિમા જાણ્યો નથી. તો એવા જે પરાત્પર પુરુષોત્તમ નારાયણ એનો આશ્રય કરવો અને એના નામનું સ્મરણ કરવું, ભજન કરવું, એના જેવો યુધિષ્ઠિર કોઈ શ્રેષ્ઠ નથી, એ નારાયણ જેવો કોઈ દેવ નથી, અને એના નામનો જપ કરવો એના જેવો કોઈ બીજો મંત્ર નથી. એટલે યુધિષ્ઠિર કહ્યું બહુ સારી વાત, આપે અમૃત પીવડાવ્યું. અને ભીષ્મ દાદાએ સામો હોકારો જોયો એટલે કહ્યું કે લ્યો તો સાંભળો, હવે હું એ ભગવાનના તમને 1000 નામ સંભળાવું છું, એ તમે સાંભળો. અને પછી યુધિષ્ઠિર મહારાજને ભીષ્મ દાદાએ ભગવાનના જે 1000 નામ 1000 નામ કહ્યા એનું નામ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર. શું પણ એ ગંગાના દીકરાના મુખમાંથી ગંગાના પ્રવાહની જેમ જે આખી વાણી ફૂટી છે સહસ્ર નામમાં. પણ અહીંયા મારે થોડું એ કહેવાનું છે, ઘણા લોકોને એના નામથી જ ભડકે છે. વિષ્ણુ સહસ્ર નામ આવે એટલે ઘણા લોકો શું કહે, એ તો વિષ્ણુના નામ છે ને, એટલે વિષ્ણુ દેખાય એટલે 4 ભુજાવાળા શંખ ચક્ર ગદા પદ્મધારી વૈકુંઠમાં છે ને કાશ્યશાહી જઈને હુઈ ગયા છે, લક્ષ્મીથી પગ દબાવે છે. હવે આ આખો દી કે પગ દબાવે રાખે તો આમને થાક શું હશે કે, એટલે એ દબાવે છે એના ઘરવાળા છે, તને પેટમાં શું ચુકાવે એ ભલે ને આખો દી દબાવે રાખે, તને તારું ઘરનું નથી દબાવતું એટલે ઈર્ષા આવે છે. એટલે ભગવાન વિષ્ણુ દેખાય વૈકુંઠવાસી કા શેષશાહી, બસ એટલે આ તો એમના નામ છે એટલે આપણને એમાં બહુ રસ નહીં. આવા ઘણા મળે છે કે લ્યો લ્યો લ્યો આ વિષ્ણુ સહસ્ર નામ, વિષ્ણુ સહસ્ર નામ છે તમે આ કરી જો લે. એટલે એને ખબર નથી, એટલે ઓછું ભણ્યા છે એને ખબર નથી એવું નથી. આ બધા બહુ બધી વાતો બહુ વિચિત્ર વિચિત્ર છે. હકીકતમાં ભીષ્મદાદાએ પેલા સ્પષ્ટ કરી દીધું છે, દેવ દેવમ બ્રહ્મા વિષ્ણુ મહેશી ત્રિદેવ એની તો વાત જ નથી. જે અનંત દેવોનો દેવ છે એવા જે પરાત્પર પુરુષોત્તમ પુરુષોત્તમ નારાયણના હું તમને સહસ્ર નામ કહું છું. આ તો સર્વ લોકો ભોગ્ય, સૌને એનું એડ્રેસ મળે, સૌને એનો સંબંધ સધાય. અને એ નામ રાખવા પાછળનો ભીષ્મ દાદાનો આશય છે કે આ નામ સહસ્ર છે એ વિષ્ણુની જેમ વ્યાપક થવા જોઈએ, સૌને આનો પ્રસાદ મળવો જોઈએ, એટલે નામ વિષ્ણુ રાખ્યું છે. અને અમે નારાયણ પરાત્પર છીએ એને પણ વિષ્ણુ કહેવાય. એટલે સ્પષ્ટ કર્યું છે કે હું કોના નામ કહું છું, પરાત્પર પુરુષોત્તમ નારાયણ. ને હું આ ઘણા સત્સંગીઓને અજ્ઞાન હોય એટલે એમની પણ થોડી વાત કરવા જેવી ખરી. હું તમને એમ પૂછું કે આપણે સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ? માનીએ છીએ. એ અનંત દેવોના દેવ છે, અનંત ઈશ્વરોના ઈશ્વર છે, અનંત બ્રહ્માંડોના ધણી છે, અનંત પ્રધાન પુરુષ, અનંત વિરાટ પુરુષ, મૂળ પુરુષ, અનંત અક્ષર મુક્તો એના પતિ છે, પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. તો આ જે સહસ્ર નામ છે ને એ મારા બાપાના છે. પણ સંકુચિત માનસ જે છે સમાજમાં એની બલિહારી કઈ વર્ણન ન થાય. દરેક સંપ્રદાયમાં તમે જુઓ, હવે તો જમાનો બદલ્યો, નહીતર આ શિવ કાંચી ને વિષ્ણુ કાંચી છે તે શું છે? બંને વિષ્ણુવાળા શિવ ભક્તો ઉપર હુમલો કરે અને શિવ ભક્તો વિષ્ણુ ભક્તો ઉપર હુમલો કરે અને એમાં સેંકડો લોકો કપાઈને મરી ગયા. પેલા લોકો શિવવાળા કે અમારા શિવ મોટા, વિષ્ણુવાળા કે અમારા વિષ્ણુ મોટા, હાલી શું મળ્યા છો, એમાં કપાઈ ગયા. અને બહુ મોટો ઝઘડો કે વિષ્ણુને માનતા હોય તો કપડું શિવડાવવું છે એમ ન બોલે, શિવ આવે ને વચમાં, આમ તો શિવ આવે પણ એ શિવડાવવું બોલે નહીં, કપડું બનાવવું છે, ભૂલે ચૂકે શિવનું નામ ન નીકળવું જોઈએ. અને શિવ ભક્તો તો એનાથી વધારે તમોગુણી, શિવજીના ગુણ તો થોડાક આવે, એટલે વિષ્ણુ ભક્તોનો એનું ઉર્ધ્વપુંડર જોઈને માળા ખી જાય, ક્રોધી ખરા વ્યસની ખરા થોડાક, સેજે સહન ન કરે. રામાનુજાચાર્યના શિષ્યને આંખો ફોડી નાખી, ખાલી એટલું કહ્યું કે વિષ્ણુ મોટા દેવ કહેવાય. એમાં બહુ મોટી કથાઓ છે. મૂળ તો રામાનુજાચાર્યને પકડી લેવાના હતા પણ એમના શિષ્ય હતા, એમણે કીધું પ્રભુ આપ બચી જાઓ, હું ગોઠવાઈ જાઉં, હું કહીશ કે હું રામાનુજ છું. ત્યારે જ કાંઈ ટીવી કેમેરા ને ફોટોગ્રાફી નહોતું એટલે હાયલું જાય. એમ રામાનુજાચાર્ય ચાલ્યા ગયા ને એમના શિષ્ય ગોઠવાઈ ગયા ને એમના શિષ્યને પકડ્યા અને બહુ ક્રૂર રીતે એમને પીડ્યા છે. આવા ધર્મને નામે તમે જુઓ, આ બધા પોતાના ઈષ્ટને પ્રતિ ભક્તિના ગુણગાન ગાનારા. પણ તુલસીદાસજી મહારાજ આજથી 400 વર્ષ પહેલાં થયા ને એમણે રામચરિત માનસ લખ્યું, અને રામચરિત માનસમાં શિવજીના મુખે જ રામકથા કહેવડાવી, અને પ્રથમ શિવચરિત્ર એમના વિવાહને ધામધૂમથી મહાદેવને પરણાવ્યા, કોઈએ પરણાવ્યા નથી આવા એવા શિવજીને પરણાવ્યા, દુનિયાના ભૂત પ્રેત બોલાવીને જાન કાઢી, જબરદસ્ત. અને મહાદેવ પરિણાય છે એવી રીતે કે એ વાત મૂકી દે. એટલે સમાજમાંથી પછી ધીમે ધીમે આ સંઘર્ષો ઓછો થયો, તો હજુ ક્યાંક થોડો થોડો હોય ખરો. આ ઘણા લોકો નથી કહેતા ભાઈ તુલસીદાસજી કે તુલસી મસ્તક તબ તમે જબ ધનુષ બાણેલો હાથ, ને તુલસીદાસજીની નિષ્ઠા જોવાના અંતે એનો આપણે છાંડી કે શ્રી કૃષ્ણ છે ને પદ ઉપર બોલ્યા સંતવાણીમાં, ત્યાં એ પ્રસંગ કઈ રીતે બન્યો છે એની ચોખવટ કરી છે, પણ વધારે ઠોક ઠોક જ કરે સમજ્યા વગરના. હવે એવું જો બીજાને મસ્તક ન નમાવતા હોય તુલસીદાસજી તો રામકથામાં શિવકથા શા માટે માંડે? અને શરૂઆતમાં ગણપતિની બધાની વંદના, સરસ્વતીની બધાની શા માટે કરે? અને બધાની પાસે આશીષ કેમ માગે? મેળ નથી ખાતો ને, પણ બધા એટલે એ શિવ ને વિષ્ણુનો સંઘર્ષ તો ઘણો ઓછો થયો. આજે પણ તમે જુઓ વૈષ્ણવો ભગવાન શ્રી કૃષ્ણને ભજનારા, એમાં એમાં બાબાશ્રી એટલે કે આચાર્યશ્રીને પૂછો તો એ તો બધાને માને, બધાને સ્વીકારે શાસ્ત્રીય રીતે કે ભાઈ હનુમાનજી ગણપતિ છે, પંચદેવ છે, બીજા અવતારો છે, એ બધા માન્ય છે, ભલે આપણા ઈષ્ટ શ્રી કૃષ્ણ સ્વરૂપ હોય. પરંતુ પછી જે માની બેઠેલી જે સેકન્ડ કેડર છે ને એમાં એ બહુ જ વિચિત્ર પ્રચાર કરતા હોય છે, અને અનુયાયીઓને સેવા પૂજા આપતા હોય છે, અને એ પછી ઠાકોરજીની સેવા લેતા હોય પછી ખલાસ, કોઈ ને કૃષ્ણ સિવાય નમે નહીં, જાણે અન્યાશ્રય થઈ ગયો. અને પછી એટલી એટલી બધી વાતો થઈ છે બધી કે ભાઈ ભગવાન કૃષ્ણનું દર્શન કરતા હોય એમાં આંખ ગમી ગઈ તો પછી આંખમાંથી જો તમે હોઠ ઉપર આવો તો એ અન્યાશ્રય છે, આવી આવી બહુ પેસ્ટપિંજણ બહુ થઈ. એટલે આમાં અન્યાશ્રય ક્યાં થઈ ગયો? એટલે કોઈ એમના જ સેવક હનુમાનજી ગણપતિ હોય એમને પણ પ્રસાદ ન લેવો, નામ ના લેવું, દર્શન ન કરવા, સેવા પૂજા નહીં, કશું ના કરે, બીજા કોઈને નહીં, બસ કૃષ્ણ, એક શ્રી કૃષ્ણ, બસ આવી જડવૃત્તિ. અને એમાંય વિશેષ તો તમે જાણીને આમ તાજુબ થઈ જાઓ, કૃષ્ણમાંય અમુક છે, અમુક ભક્તો તો 11 વર્ષ અને 52 દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં રહ્યા એટલા જ કૃષ્ણને માને, એટલે બાલકૃષ્ણને જ માને, એ 11 વર્ષ અને 52 દિવસ ના જ, પછી મથુરા ગયા એટલે બગડી ગયા. એટલે પછી મથુરા ગયા પછી દ્વારિકા ગયા પછી પછી જે બધું છે તેને એમાં મજા નથી, એ કૃષ્ણને અમે માનતા નથી. એટલે એ લોકો જય જય ગોકુલેશ જ બોલે, તમે મરી જાઓ તો તમને જય શ્રી કૃષ્ણ ન કહે, કૃષ્ણના ટુકડા કરી નાખ્યા. એટલે વડતાલના 18મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું કે આવી રીતે ગોકુળમાં ચરિત્રો કર્યા, મથુરામાં ચરિત્રો કર્યા, દ્વારિકામાં ચરિત્રો કર્યા, એ સ્થાન ભેદે કરીને જે ભગવાનના સ્વરૂપમાં ભેદ પાડે છે એ તો ગુરુદ્રોહી છે ને વચનદ્રોહી છે. પણ આવી મૂર્ખામી ચાલે છે ને, તમે જુઓ આ જડ લોકો આવું બધું ચાલે છે, તો એનાથી આપણે એક બે ચાસણી ચડી જાય એવા આપણામાં છે ઘણા. જે બસ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી અમે એને જ માનીએ, બીજાને અમે ન માનીએ, કોઈને નહીં, કોઈને પગે ન લાગે, કોઈ દર્શને ન કરે, કોઈ મૂર્તિ ન રાખે, ટીકાએ બહુ વિચિત્ર કરે હલકા શબ્દોથી, હનુમાનજી ગણપતિને ઢોર કે, પૂંછડાવાળા કે, ઊંઢવાળા કે, માતાજી રાધાજી લક્ષ્મીજીને પણ સારે વચને ન બોલાવે, આવા બધા મૂર્ખ લોકો છે, સાધુઓ છે, અને બહુ મોટે પાયે પૂજાય છે લોકો, અને બધા એની પાછળ ઘેલા થઈને ફરનારા છે. નામઠામ શું આપવા? નામ આપીએ કાલ સવારે આવે, હવે મળે ને પાછો આપણો ટાઈમ બગાડે ને એની, અરે બાકી શું કરી શું લેવાના એ. આપણે થોડા વિધવા થઈને બેઠા છીએ, વાત કરો છો. એટલે બસ એક સ્વામિનારાયણ. અને આ હું એટલા માટે અમુક અમુક બોલી જાઉં છું કે તમને આવા વિભૂતિઓ મળશે. હજી સુધી નહીં મળી હોય તો ભવિષ્યમાં મળે ત્યારે સાવચેત રહો એટલા માટે. એવી એવી વાતો કરે આ આ વિસ્તારમાંય છે. હા, એટલે માનતો ને પ્રદૂષણ ઓલી બાજુ જ છે. કે ભાગવત ને ગીતા ને રામાયણ ને એ આપણે સંભળાય જ નહીં. અને ભાગવતની જે કથા કરતા હોય એ સાધુનું તો મોઢું ના જોવાય. ભાગવતની જે કથા કરે એ સાધુનું તો મોઢું ન જોવાય. પછી પગે લાગવાની વાત જ ક્યાં રહી? એની વાણી સાંભળવાની વાત જ ક્યાં રહી? ત્યાંથી જ કટકા કરે. મોઢું જ ન જોવાય એવા લોકો ભાગવતની વાતો કરવા. હવે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ આઠ શસ્ત્રાસ્ત્ર, વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, વિદુર નીતિ, વાસુદેવ મહાત્મા, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને વિષ્ણુ સહસ્ર નામ આ આઠ શસ્ત્રાસ્ત્ર અમને પ્રિય છે એટલું કહીને અટક્યા નથી. જે અમારા આશ્રિત સાંભળજો.